આ સ્તોત્ર શંકરાચાર્યનું રચેલું છે. તો બેઠા બેઠા વિદ્વાનો શું કે ખબર, આ શંકરાચાર્યનું સ્તોત્ર હોવું જ ન જોઈએ, હોય જ નહીં, પણ આ કોઈ એમના નામે રચેલી રચના છે, શંકરાચાર્યનું આ સ્તોત્ર નથી. કારણ કે શંકરાચાર્ય પરમ વેદાંતી છે, એની ભક્તિની વાત લખે નહીં, એના નામે લખાયેલું સ્તોત્ર છે. ગમે તેમ કરીને કાઢી નાખવું, માથે રાખવો નથી ઉપદેશ, એને ઉલાળી નાખો, એટલે શું પાડવાની જ વાત નહીં ને, એટલે કઈ કરવું જ નહીં, એટલે એમ કરીને કાઢી નાખે. માણસ એટલો ભયંકર છે કે ભાગવત તો કે વ્યાસજીનું રચેલું નથી, એ તો કોઈ બોપદેવ નામના બ્રાહ્મણનું લખેલું, પંડિતનું લખેલું છે. ફલાણું શાસ્ત્ર તો કે એ તો બધું પછીથી લખાયેલા છે, શ્રદ્ધા જ ઉડાડી નાખવા. રામચંદ્રજી એ કઈ ઐતિહાસિક પુરુષ નથી, આ તો લોકકથાના મહાકાવ્યના નાયક છે, અને એને બધા કલ્પનાથી ભગવાન બનાવી દીધા છે, બાકી કઈ રામ થયા નથી, ઐતિહાસિક ઘટના નથી. વાંચો, ઘણા એવા લેખકો થયા છે, લખે છે. એની પાછા પ્રમાણ શું આપે, જુઓ એમાં કુંભકર્ણનું તમે જુઓ, રાવણનું તમે ચિત્ર જુઓ, તો દસ દસ માથા એવો કોઈ માણસ હોય, આપણે કઈ ના ન હોય, દસ માથા તો આમ લાઈનમાં હોય એવો માણસ તો પૃથ્વી પર ક્યાંથી ફરતો હોય. તો કુંભકર્ણનું જે ચિત્ર આપે છે વાલ્મીકિ રામાયણમાં કે 64 જોજન સુધી તેની મૂછો લાંબી હતી, 64 જોજન એટલે 64 એક જોજન બરાબર 4 ગાવ, એને 64 ગુણ્યા 4 કેટલા ગાવ થયા, અને એક ગાવના પાસે 2 કિલોમીટર ગણો તો કેટલા થયા, એટલા કિલોમીટર લાંબી મૂછો. હવે આવું જ કોઈ માણસ હોય હોય હોય ન હોય એવું થાય ને. એટલે જો, એટલે જ માટે રાવણ પણ કોઈ આવો વાસ્તવિક પુરુષ નથી દેખાય, માની શકાતો, કુંભકર્ણ પણ માની નથી શકાતો. એટલા માટે રાવણ અને કુંભકર્ણ જો ઐતિહાસિક ન હોય તો રામ પણ ઐતિહાસિક નથી, આવી વાત કરી નાખે બોલો. એટલે ભાઈ રાવણ હોય, થોડો એની વિકૃતિઓ જે છે એનું ચિત્ર દોરીને 10 માથા વાળો કર્યો હોય, આટલી એની તાકાત છે, છતાંય માણસ સવળે રસ્તે નથી. કુંભકર્ણ કેવો છે કે આળસુ છે, પ્રમાદી છે, આવો છે તેવો છે, તો એ કેવો હોય, તો એનું ચિત્ર છે, થોડો રૂપક ભાગ પણ હોય, પણ એનો અર્થ એવો નથી કે એ થયા જ નથી. હવે ગોવર્ધન પર્વત ઊંચક્યો, એમ કોઈ ઊંચકાતો હોય છે, નથી ઊંચકાતો, એ ખાલી બસ આવી કાલ્પનિક કથા છે. એ કાલ્પનિક કથા છે એટલે કૃષ્ણ પણ કાલ્પનિક છે. આમ આમ કરીને ગમે તેમ જીવમાં કાઢી નાખવું છે બધું, એટલે ભણેલા છે ને, બહુ ભણેલા એ બધા આવું બેઠા બેઠા કરી રાખે, પણ વાસ્તવિક આ છે સંસાર. માટે સંસાર આવો છે, ભજન કરી લો એટલી મુખ્ય વાત છે. છતાંય હજી એમાં બીજી વાત તમે જુઓ, મારે જે કેવી છે, આમ જુઓ તો શ્લોક અહીં પૂરો થઈ જાય છે, અર્થ એનો સમજાવવાનો પૂરો થઈ જાય, પણ મારે મરણ વખતે અને મરણ પછી શું શું બધી જે પરિસ્થિતિ થાય છે એની થોડીક તમને વાતો કરવી છે, સાંભળવી છે. હા, એક તો એનું શરીર પડ્યું છે, પણ કોઈ એને પ્રેમથી હવે કોઈ એને રાખવા તૈયાર નથી. બીજું વિચારો તમે, કોઈ પણ વ્યક્તિ મરી જાય, તમારી ગમે તેવી પ્રિય હોય, બહુ વિચારે એ વિચારીને સાંભળજો, અને વિચારે વિચારે મનમાં મનન કરજો, હું કહું એની સાથે સાથે, ગમે તેવી પૂજ્ય હોય, ગમે તેવી પ્રિય હોય, ગમે તેવી અંગત હોય, ગમે તેવી પોતાની પરિવારની વ્યક્તિ હોય, એ મૃત્યુ પામે અને દુઃખ થાય, દુઃખ થાય, દુઃખ થાય, એ દુઃખનું વિશ્લેષણ કરો, ઈમાનદારીથી તમે વિચાર કરજો. આજે બહુ આમ નગદ વાત કરવી છે, દુઃખ થાય 100%, એ દુઃખનું વિશ્લેષણ કરો, દુઃખ શાનું થાય છે, આપણા દુઃખનું દુઃખ થતું હોય છે, એ વૈયા ગયા, હવે અમારું શું, આ સિવાય બીજો કોઈ પ્રશ્ન હોય તો કયો, એ વૈયા ગયા, હવે અમારું શું, હવે અમારે દિવસ કેમ કાઢવા, અમારે હવે કોનું મોઢું જોવું, અમારે બે વાત કેવી હોય તો કોનું કેવી, અમારું બેહવાનું ઠેકાણું હોય કે, આ કોઈ કોઈને એક્સિડન્ટ થાય પછી એના પરિવારના કોઈના નાના બાળકો હોય, નિર્દોષ છે ને, ગઈ સાલે એક છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું હતું, પછી એનો નાનો ભાઈ હતો, તો એનું પછી આવ્યું હતું તો કે હવે હું કોની સાથે રમીશ, પ્રશ્ન ક્યાં છે, સૌ પોતાનો જ વિચાર આવે, હજી સુધી કોઈને બીજાનો વિચાર નહીં આવ્યો, બહુ બહુ મર્મ વાત છે, આ વિચારો તો હલી જવાય એવી, ગયો એ પડ્યો છે, પણ વિચાર આપણે દુઃખ થાય છે, પણ દુઃખનું વિશેષ વિશ્લેષણ આ છે કે હવે અમારું શું. કોઈ એમ નથી વિચારતું કે એ ગયો એનું શું થયું છે, એની દુર્ગતિ થઈ, સદગતિ થઈ, પશુમાં ગયો, ભૂત પ્રેતમાં ગયો, નરકયોનિમાં ગયો, ક્યાંય ગયો વિચારો. અને એને એસી વગર ચાલતું નહોતું તો અત્યારે શું કરતા છે આવી ગરમીમાં. કોઈ દી પગપાળા પગ મૂક્યો નથી, એસટીમ ગાડીઓમાં ફર્યા છે, આમ મર્સિડીઝમાં ફર્યા છે, બીએમડબલ્યુમાં ફર્યા છે, હવે એનું શું થતું છે. જમદૂતો એને ધોકાવતા છે, મારતા છે. એ તો એક ગોપીચંદની માં નીકળી કે ગોપીચંદને કીધું કે બેટા તારા બાપને મેં જમને લઈ જતા જોયા છે, તેદીથી મને ખાવાનું ભાવતું નથી ને નેણે નીંદ નથી આવતી. દીકરા તું મારો એકનો જ દીકરો છો ને આવડું મોટું સામ્રાજ્ય છે, પણ તું ભક્તિને માર્ગે જા, ભગવો અંચળો પહેરીને તો તારી ને તારા બાપની મુક્તિ થાય એવું હું ઈચ્છું છું. એક નીકળી ગોપીચંદની, એક નીકળી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું જનની જીવો રે ગોપીચંદની, ટૂંકમાં કૌંસમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, બીજી બધી મરો. જનની જીવો રે ગોપીચંદની, એમ આ જીવો આવી જીવવી જોઈએ. જનેતાઓ એ વૈયા ગયા છે, અને દીકરો એકનો એક છે, રાજ્યનો અધિકારી છે, પોતે મહિલાનું શરીર છે, પોતાના માટે જવાબદારી આવવાની છે, છતાં એમણે કીધું, ચોખ્ખું કીધું, તું જાય તોય મને દુઃખ છે, રહે તોય મને દુઃખ છે, છતાં આ દુઃખ હું સહી લઈશ, પણ તારીને તારા બાપની મુક્તિ કર, એનું કલ્યાણ કર, એનું શું થતું હશે, એ શા માટે દુઃખ ભોગવે, એના સુખ માટે કંઈક કરો. કોઈ વિચારે આપણો જ વિચાર આવે, હવે અમારું શું. હજી નાના છોકરા છે, તમે તો ગયા ડગલે ડગલે અમને તમે ઢગલો ઢગલો યાદ આવ્યા. તમે ગયા પણ ડગલે ડગલે તમે અમોને ઢગલો ઢગલો યાદ આવ્યા. કેમ, નાના નાના કામ તો તમે નિપટ્યા, મોટા મોટા કામ તો હજુ બાકી છે. હજી દીકરાઓને એડમિશન અપાવવા છે, એને ભરાવવા છે, એને પરણાવવા છે, આપણે પ્લોટ લીધો છે, મકાન બાંધવાના છે, લોન ભરવાની છે, લોનના હપ્તા બાકી છે, આ બધું આ કોણ કરશે. હવે અમે એકલા એકલા ઉહડશું, આ અમારે કોને કહેવા જાવ. નાનામી હતી પડી હતી ને પછી છેલ્લે વેલી પત્ની હતી, નાના બે બાળકો મૂકીને નધણી ગુજરી ગયા છે, પછી હાથ ફેરવતી જાય, બોલતી જાય, અરે રે તને હવે આવી ગયા, હવે આ બે નાના છોકરાનું શું કરું. હારે બાંધી દો, ભલે એના દુઃખ ને આપણે દિલસોજી છે, કોઈ એવું નહીં લેતા કે આપણને એના પ્રત્યે હમદર્દી નથી, પણ મારું કહેવાનું એ છે કે કોઈ ઓલાનું તો વિચારતું જ નથી, સૌ પોતાનું વિચાર. હવે બે નાના બાળકો છે, જેમ શું કરશું, આનું શું કરશું, આ ઘરનું શું કરશું, આનું શું કરશું, એવું જ છે. એક ભાઈ ગુજરી, એટલે માં ગુજરી ગઈ એક જણા ને, પછી આ સંબંધીઓ અને એના ભાઈઓ અને બધા આવે, પછી શોક કરે જે માં બેઠા હોય ને, ત્યારે માં અકેલી ચલી ગઈ, ત્યાં બીજું આવે, અરે આપણને બધાને છોડીને માં હવે આ ગયા, ત્રીજું આવે, અરે રે કેવું દુઃખ છે ભાઈ એકલા આપણને મૂકીને લઈ આવ્યા. અને એમાં એક જણા ખીચડી જી આવે એમ જ કે ભાઈ આવી ગયા પણ આપણને એકલા મૂકીને લઈ આવ્યા. અને ઓલો એક બાજુ બેઠો તો તે શું એકલા નો ભાઈ જાય તો શું ટાટા સુમો ટેક્સી લઈને આવી હતી કે તમને બધાને બેહાડીને લઈ જાય, એકલી ન જાય તો કેમ જાય, લેવા હું ટાટા સુમો આવી હતી. અરે આ વાતે એવી છે, એક બાજુ રોવું આવે ને એક બાજુ દાંત આવે. આજે ઉપાડ જ આપણે એવો કર્યો છે, એક બાજુ એના દુઃખ છે, એ દુઃખે છે, વાંધો આપણને તકલીફ નહીં, પણ જો અમને એકલા મૂકીને વિયાઈ ગયા. અમારો ઓલાનું નથી, તમે એકલા રખડી પીડ્યા, તમે તો ચાર પાંચ જણા છો, સાત આઠ જણા છો, ઓલો એકલો ન્યા ઓલા જમુદૂત નો ગોદા ખાતો હોય છે એનું કોઈ વિચાર છે, સાચી વાત ને. એનું શું, એમાંય તમે જો વાસ્તવિક હો બધી વાત કાન ટાઢા રાખીને સાંભળજો. જો ઘરનો વ્યવહાર બધો પતી ગયો હોય, છોકરાઓ સેટ થઈ ગયા હોય, ધંધો સેટ થઈ ગયો હોય, વરી ગયા પરણી ગયા હોય, બધી લોન ભરપાઈ થઈ ગઈ હોય, કશું જ ન બધું બાકી રહ્યું હોય, અને જો ગુજરી જાય તો શું કે ખબર હશે, ભગવાનની જેવી ઈચ્છા તો નથી હોતો, શોખ નથી હશે, અમે હવે બીજું એમના કોઈ કામ તો રહ્યા નહોતા, સાવ હળવા થઈ ગયા હતા, અને પછી હવે જે દી તે દી તો જવાનું જ હોય છે, જેવું ભગવાનને ગમ્યું એ સાચું, બીજું શું બોલો. એક જણાને કોઈ ખબર આપે, એ ભાઈ એ તમારું ઘર સળગે છે, કાંઈ વાંધો નહીં, હળગવા દો, વીમો છે, પણ એની અંદર તમારી પત્ની છે એનો વીમો છે. જો બધું કામ પતી જાય તો એટલું દુઃખ નથી, બાકી ઓલો ગયો એનું તો કોઈ જ વિચારતું નથી. એ તો એક આપણે કુંડલના રાયબાઈ નીકળ્યા કે એનો વિચાર કર. એના હાથિયા દીકરાનું અવસાન થયું એટલે ધામમાં ગયો, ખબર પડી મારો દીકરો ગયો. ઓહો, આ ગરપુર પાસે કુંડલના રાયબા સાકર મંગાવીને ખોવે નું ખોવે આખા ગામમાં સાકર વેચી આવી જનતા મળે. કોઈ કે તું ગાંડી થઈ છો માં, આ છોકરો વિયોગ્યો કાલ સમારે વૃદ્ધાવસ્થાનો લાકડીનો ટેકો કહેવાય, તમારો ગટપણ પાડે, અરે મૂર્ખા બોલાવવા, આ લોકમાં શું સુખ છે વિચાર કરો. આપણે આપણે તો આપણા પાપે કર્મે જે છે પૂર્વના એ બધું ભોગવીને આપણે અહીં પડ્યા છીએ, આપણે બધું અમારે રહેવું પડે છે, બાકી સુખ સુખ તો આ મારા વાલાના ધામમાં ચરણમાં એમની મૂર્તિ પાસે સુખ છે. અહીંયા આપણે તો અહીંયા એ ક્યાં ભવના પડ્યા છીએ તે ઠેબા ખાઈએ છીએ. તો મારા છોકરાના કેવા ભાગ્ય કે મારા પેલા શ્રીજી મહારાજના સુખે સુખ્યો થયો, અક્ષરધામમાં ગયો અને અક્ષરધામનું રાજ મેળ્યું. તો સાકર ન વેચું તો શું શું વેચું હું? મારી પાસે અત્યારે મેવા મીઠા તૈયાર નથી એટલે સાકર વેચું છું, બાકી મોતિયા લાડુ ઉછાળું. રાયબાને શોક નથી, એના દીકરાનો વિચાર કરે. તમે અમારું ભૂલી જાઓ, અમારે શું આવી કોણ માં મળે? જોયું કોક આવા નીકળે છે જે ગયો એનો વિચાર કરે છે, એ સુખ્યો થાય, સુખ્યો થાય બસ, બાકી બધા જ પોતાના દુઃખનો વિચાર કરે છે. કેવી છે વાત સંસારની? અક્ષરાનંદ સ્વામી એક વાત લખી છે કે એક જણો એના પત્નીના બહુ વખાણ કરતો, એટલે આમાં પત્નીની વાત હોય તો પુરુષ પણ સમજી લેવાનો, એટલે ઇંગ્લિશમાં નહીં લખતા, હી ને સી આમ ઓબ્લિક કરીને હી ને સી બે લખે, એમ તમારે સમજી જ લેવાનું હી ને સી પુરુષ. કારણ કે તમે સામે છો અને આપણે બોલનારા, આ ઘણા લોકો નથી સમજતા ને, એટલે શું લખો કે બધા સ્ત્રીઓનો જ આવું કર્યું છે ને પુરુષો શાસ્ત્ર રચનારા છે એટલે એને આવું કર્યું. ભાઈ બધાનું બધું લખ્યું છે, તને કોડાલાલ કઈ ખબર ન હોય ને શું નકામો ભયડા કરે. અને આવું કહેનારા લગભગ શું છે, એ સચ્ચિદાનંદને વાંચ્યા હોય, રજનીશને થોડો વાંચ્યો, આલતું ફાલતું વાંચ્યો, એ વિચારો પોતાના મગજમાં ભરીને પછી ઓકે રાખે, વમન કરે, શબ્દોનું વમન કરે, બાકી એને બેસીને ચિંતન કેદી કર્યું છે કે ધર્મના આ પ્રશ્નો છે એનું શું કારણ છે, હે પોતે તો વિચાર્યું જ નથી ને, એ તો વમન કરે છે કોઈનું. ત્યારે સાચો ધર્મ કે સાચું ચિંતન ત્યાંથી શરૂ થાય છે કે માણસ પોતે વિચાર કરે કે આનું આમ કેમ છે. તો એક જણો એના પત્નીના બહુ વખાણ કરે, એ મારી પત્ની તો મને જમાડ્યા વગર કોઈ દી જમે નહીં, ને માણે હું ઘરે જાઉં એટલે મને તરત પાણીનો ગ્લાસ આપે ને મને ઢોલિયો ઢાળી દે, આવું બધું બહુ, આવા પત્ની કોઈને મળે નહીં, બહુ બહુ બહુ બહુ બહુ બહુ વખાણ કરતો હતો. હવે ઓઈલો એનો ભાઈ બંધ કે સંબંધી જે હશે એ કે ભાઈ આ કળજુગ છે અત્યારે, આવી તું ઠેઠ સતી સાવિત્રી જેટલી વાતો કરી નાખે છે તો વધારે પડતી છે એમ હશે તારા ઘરના નહીં. એક જણો કહેતો હતો કે મારે તો મારા પત્ની તો દેવી છે, દેવી, બીજો કે મારી દેવી છે પણ કોને. એટલે બહુ વખાણ કરતો, એટલે ઓલો કે ભાઈ એટલું બધું ન હોય, તમે સતી સાવિત્રી ની ના એ બધી વાત કરી નાખો. તો કે ના ના તને મનાય નહીં, તને મારી ઈર્ષા આવે છે, એટલે એવું થયું. એટલે ઓલો કે ઈર્ષાની વાત નથી મિસ્ટર, પણ જો તમને એવું હોય તો હું તમને થોડું ઘણું શીખવાડું છું, તમે થોડું ઘણું એમ કરો અને પછી આપણને ખાતરી થાય તો હું તારા પત્નીને પગે લાગુ. એમાં શું આવું માણસ પાત્ર મળતું હોય તો એ પગે લાગવા જેવું કહેવાય, એમાં શું એને આરતી ઉતારવી જોઈએ, લક્ષ્મીજીને ઉતારી, એમ એમાં કોઈ ખોટું નથી. તો શું કરવાનું, બસ થોડું શીખવાડ્યું કે તું આજે ઘરે જા એટલે અત્યારે ભૂખ દઈને પડી જાય, અને મોઢામાં કંઈક આપ્યું છે એ ચડાવજે એટલે તરત મોઢામાં ફીણ આવી જાય છે, કરીને પડી જાય છે, એટલે પછી હું એ ટાણે પછી આવી જઈશ, એટલે પછી જોઈ ખેલ કરે રાખજે, તું જોઈ રાખજે. એટલે કે એમ હા કસોટી થઈ જાય ને તને, નકામું બ્રહ્મમાં રહેવું કે આવું છે એમ. હવે પેલો ગયો અને આ બધા શીખવાડ્યું એ પ્રમાણે પેલો જઈ ને ઘરે જઈને હજી પાણી પીધું ન પીધું, કોણ જાણે શું ફ્રંકટી ખાધી ને ભૂધ પીડ્યો લાંબો, ભફાકો થયો તેને ઘરના રસોડામાં લોટ બાંધતા છે, આવ્યા ઓય બાપ રે હું જઈ ગયો તમને, ત્યાં નજગોને ભૂલી ગયો, મોઢામાં ભીણ કરી કઈક ટૂથપેસ્ટ જેવું મોઢામાં ભરી દીધું છે, એવા ભીણ. એ જ ટાણે એનો ભાઈ બંધ આવ્યો, એટલે કે શું છે ભાભી? અરે જુઓ ને ફાટી પીડ્યા, કાંઈ થયું, શું થયું? આમ ના હા કાંઈ, હજી તો પાણીનું પીવે ન પીવે ત્યાં તો બસ લાંબા થઈ ગયા, તે હવે શું કરવું? મારે મોનો છેડો લો એટલે પોક મૂકું, બીજું તો મારે ગયા તો કાંઈ તો ગયા ને હાવ ગયા. ઓલે રોવા જતી હતી ને ઓલા કે રોવો માં કા, હજી ક્યાં કોઈને ખબર છે કે આ ભૈયા ગયા છે? હતે આ ટાણું છે, તમે કંઈક જમી લ્યો, પછી છે ને કંઈક બે દી સુધી મેળ નહીં પડે, એટલે તમે થોડું જમી થોડુંક તમે જમી લો, જે ભાવે એ જમી લો, પછી હું અહીં બેઠો છું. તમે જમી લ્યો પછી આ શોકના દાડામાં પછી શું છે, તમારે બધાને મોએ થવું પડે, એટલે કે જે આવે ને કેમ છો ને આવો ને એ બધું કરવાનું, જે આવે ને આગળ તમારે રોવું પડે ને આ કરવું પડે. ગામડામાં જ પેલા બહુ હતું ને, એટલે તમને વેળ નહીં આવે જમવાનું, એટલે પછી તમે થોડુંક ખાઈ લ્યો, જે છે થવાનું થઈ ગયું, બીજું શું? મને દુઃખ છે, મારો ભાઈ બંધ જતો રહ્યો તો તમને દુઃખ હોય ભાભી, પણ હવે બીજું શું થાય, લ્યો જમી લ્યો થોડું. એટલે હા એ વાત સાચી, ઓલો પીડો પીડો સાંભળે, વિચાર કરો. તે ઓલી રસોડામાં જઈને પછી ટાણે દહીં ને ખીચડો બનાવતો, દહીં ને ખીચડો ની હસડા ખજર, આ તો આમ આમ જોઈ રાખ, આમ કરી જાય, આમ જરી જોઈ જાય, અને એવી રીતે ઝડપથી ખાય તેને હબડકા આઠે ઠંભળાય. એ દહીં ખીચડો બરાબર જમી કરીને પાણી બે ત્રણ ગ્લાસ ભટકારીને બરાબર ફૂલ ટાંકી કરી અને આવ્યા. આવીને પછી કે હવે રિયો રિયો, હા, અને મોઢામાં ઉપર બે નીચે બે સોનાના દાંતની ખોભળા ચડાવ્યા છે, આ હળગાવીને સ્મશાનમાં વયું જાય, આનો ભાવ કેટલો સોનાનો, તે આમ જવા દેવાય તો કાઢી લેવા પડે. તો કે ઈ કેમ નીકળે? તો હવે એમાં હું ગયો ગયો લેને દસ્તો, જોજો જમાવટો, હવે ઈ તો ભયો ગયો છે, ઓઈલો અકળાય કે આ ઠોક છે દાચાડી, આ ભાઈબંધ મારો હારવા કાસળ કાઢવા માંડે બેઠો છે, શું છે આમાં ખબર ન પડી, નાટક આ કરે છે કોઈલું કરે છે, આ મરાવી નાખે ને, આમાં કોના દિલમાં જેલસી છે કઈ ખબર નહીં, ઈર્ષ્યા કોને છે, બારોબાર મને પતાવો છો તે ઓલી ખરેખર પણ આવા પાંચ રતલીઓ દસ્તો લઈ આવી, આવીને ઓલાને આમ મોઢું પોળું કરીને આમ દાંત મારો મારવા માટે દસ્તો ઉગાયમો, અને આને ઓલાને ઠોહ પગેથી માર્યો, હવે ઊભો થજો, હા નહીતર હવે તું જે પતિવ્રતા કહે છો ને હમણાં ભૂકો વાળી દેશે, અને ઓલો હફડક દઈને મોઢું બોડું લઈને બેસી, અને પછી જે ઓલો કવિ નહોતો તો કવિ થઈ ગયો. બોલ્યો એ સાંભળજો, એ કે ધન છે મારી પતિવ્રતા નાર, તું દહીં ને ખીચડો જાર, પણ મારા દાંત વગર વાંકે કા પાડ. આવું થયું ન થયું એ પછીની વાત છે, પણ સંસાર આવો છે. અને કેવો છે સમજી લો, એક જગ્યાએ બહુ બનેલી ઘટના હોય એમાં તરત તમને હા પડશે. તે ભાઈ ગુજરી ગયા ને પછી એના સ્મશાને લઈ જવાના હતા, પણ હાથમની પહેલી આંગળી ને એમાં બહુ કિંમતી વીંટી પહેરેલી, સોનાની પણ જાડી અને નંગ જડેલું એ પણ કિંમતી, સમજો ને, 25,000 કઈક એવી કિંમતી વીંટી. તે હવે ગમે તેમ કાઢી જ લેવી છે ને, કોઈ જવા દે, બોલ બોજો, આ વાસ્તવિક વાત છે. ઓલી ભલે એમાં કઈક ભેદ છે અને થોડું એ પ્રમાણે કન્સેશનમાં સાંભળી શકાય, પણ આવું હોય ખરું થોડું ઘણું. એ વીંટી કોઈ રીતે નીકળે નહીં, અને થોડો સમય ગયો એટલે આંગળી પણ પેલી ફૂલી ગયો એટલે કોઈ રીતે નીકળે નહીં, એટલે કાઢવી કેમ? માનશો સાવ સાચી વાત, આંગળી કાપીને વીંટી કાઢી લીધી, ન્યા કોણ જોવાનું છે આંગળી છે કે નહીં, કાઢી લો, ભટકાવી દો ને, તો હુડી મૂકી કાઢી લીધી, પછી આંગળી બટકું નાખી દીધું અંદર, બાંધી દીધું આમને, લોહી તો કઈ નીકળવાનું નતું, અને ન્યા કોણ નામ યુઝ કરીને જોવાનું છે પાંચે પાંચ આંગળી છે કે નહીં, વીંટી કાઢી લીધી. આ વાસ્તવિક વાત છે, આ જાય અને એની સાથે શું થાય ન્યા પરિસ્થિતિ છે, આવું જ થાય. જોવા કેટલો સંસાર છે. એક હાસ્ય કલાકારે રમૂજી વાત કરી, છતાં રમૂજી હશે પણ છતાં એમાં કાંઈક સત્ય હશે, હું પછી શરૂ કરીશ, પણ વાત સાંભળવા જેવી ખરી. 5 વર્ષ પહેલાં દિલ્હી લાઇનમાં બે ટ્રેન ભટકાઈ હતી, એક માલગાડી ગુડ્સ ટ્રેન અને એક પેસેન્જર ટ્રેન, એ અથડાઈ હતી અને ઘણા માણસો મરી ગયા હતા. આ હાસ્ય કલાકાર ત્યારે કઈ દિલ્હી બાજુ કે કલકત્તા બાજુ એનો પ્રોગ્રામ હોય છે તો ગયો હશે, એ જ પેસેન્જર ટ્રેનમાં હતો એ. છાપામાં આવે તે બે ચાર દિવસે એ આબાત રીતે બચી ગયો. માણસો તો ઘણું મરી ગયું, કંઈક 101 મરી ગયું તો એવું બધું હતું. આ આબાત રીતે બચી ગયો તો એ પછી ઘરે આવ્યો ત્યારે એને તો કેટલા મનોરથ હોય, કેટલી કેવી ખુશ થશે કે લ્યો આવી ગયા, એમ સારું થયું આવી ગયા. હા એટલે હાસ્ય કલાકાર કે હું પછી ઘર ખાતો હરખાતો ઘરે ગયો, પણ જેવો ઘરે ગયો ત્યાં તો એ કે મારી પત્ની મારી સામે ઓલું છાપું પછાડ્યું. હા વાંચો, હાજો વાંચો. અરે પણ તને હરખ હરખ ની વાત પછી પેલા વાંચો. પણ શું છે? હા વાંચો. આ જે ઓલા ટ્રેનમાં બધા મરી ગયા બધા સરકારે 5-5 લાખ દીધા, અમારે તમારી પાસે આશા જ નહીં ને. જો આ વાત અતિશય લાગે છે ને, પણ સુરેશ દલાલ ને તો ચિંતક છે ને, એક વિચારક પુરુષ છે ને, જમાનાને બધી રીતે જોઈ. એ એક વાક્ય લખેલું એને કહ્યું, ભલે હું બધી વસ્તુઓ જે હોય તે, પણ મેં તો બહુ સમાજનું દર્શન કર્યું છે. મોટા મોટા અને બધાના ક્રિમિશનમાં એમાં બધામાં ગયા છે, જોયું છે આ બધું સમાજમાં સ્મશાનમાં ગયા હોય જોયું, પણ અને પરિવારોને મળ્યા હોય છે. પણ એક વાક્ય તો મારા મનમાં દ્રઢપણે આટલા વર્ષના અનુભવ પછી ચોંટી ગયું છે કે કોઈ પણ માણસ મરી જાય, કોઈ પણ મરી જાય, પાછળ જે વધે છે એ લોકોમાં આર્થિક જ વિચારો હોય છે. એ મરી ગયો, કઈ મૂકી ગયો, હું મૂકી ગયો, બધાનું મન ઓલા વીલ વારસામાં જ ઘૂંચાઈને પીડ્યું હોય છે. એટલે આર્થિક ચિંતા જ હોય છે, મર્યા પછી વિચારો એ જ આવે કે કેટલું છે ને કેટલું છે ને શું છે. અને તમે જુઓ આ વસ્તુ પણ વાસ્તવિક, કોઈ માણસ મરવાની અણી ઉપર હોય અને તમે એ વ્રત ડોસા હોય, છોકરાઓ જોજો ભેળા થઈ જશે. એક બે બહુ વાસ્તવિક વાત કહીશ, નામ થામ અમુક નહીં આવું, બસ એટલું જ, તરત ભેળા થઈ જાય. બાપાને લગુર ફગર થોડો જીવ હોય એટલે તરત અહીંયા સહી કરો, અહીંયા સહી કરી નાખો, અહીંયા રોકડું થઈ જાય, અહીંયા કરી નાખો, લ્યો આટલું આ લખાણ કરી નાખો, આટલું આનંદ દઈ દેવાનું છે, આટલું મારે દઈ દેવાનું છે, આનું મને દઈ દેવાનું. ઓલો ડોહાનું શરીર હાલે કે ન હાલે, સાચું કેજો, પતાવે છે કે નહીં આ. હે, અને બોલી નાખજો કોઈને દીધું હોય તો, ક્યાંય દાટ્યું હોય મૂક્યું હોય, ક્યાંય તમે આમ રાખ્યા હોય, કોઈ શેર બજાર ક્યાંય મૂક્યા હોય, કોઈ દોસ્તાર પાસે મૂક્યા હોય તો બધું બોલી નાખજો, ભહી નાખજો. અને ડોચો વિચારો કેવો મૂંઝાતો હોય, પણ હબડાવી હબડાવીને પૈસા ઓકાવે. અને એવા આપણે તો ઘણા જોયા છે કે કાળો કકડાટ ઓલાને સુખે મરવા ના દે, ત્યાં બાજતા હોય છોકરાઓ, એને તમે કેમ વધારે દઈ દો. અમે હું કઈ નથી કર્યું, અમે ખેતીમાં બળ કણી કરી મરી ગયા, તો અમદાવાદમાં લેર કરીને ભીણો છે, મોટો ઓફિસર થઈને ભીરો છે, અમે કાળી મજૂરી કરી છે, હવે એને શું કરમ ખેતીમાં કાંઈ દઈ, ઘરમાં શું કામ એમાં કાંઈ દઈએ. અમે આવું મરી ગયા ઢાંઢાના પૂછડા મેળી મેળીને, અને એ તો બધા લેરમાં ફરે ગાડીઓમાં ફરે છે, તો હજી તમારે એને દઈ દેવું, આવું નથી થતું. બોલો બિચારા વ્રત, એને તો બધા દીકરા સરખા હોય, ભાઈ એને હોય કે મારું મારું છે, મારી સંપત્તિ છે, તો મારે તો ચારે દીકરા હોય કે ત્રણે છોકરા મારે હરખા છે. એને પ્રારબ્ધ સુખ્યો થયો છે, તમને મેં ભણાવ્યા હતા, પણ તમે માસ્તાના માથામાં પાટી મારીને વી આવ્યા, માંડ રોધા રોંધા સુધી માંડ ભીણ્યા. ઓલો બિચારો કાળા મહેનત કરી કરી આંખે ચશ્મા આવી ગયા, બબે 3-3 4-4 નંબર એટલા અવળો થયો, તે ભીણો તે ડોક્ટર થયો છે, એમને તો નથી થયો ને. અને તમે 15 વર્ષના થયા ત્યાં સુધી ગિલ્લી દંડે રમતા હતા, હવે એમાં એનું છે. બાપને તો હોય, પણ તમે જુઓ કેવા ભરાય જાય. અને એવા પણ હોય છે કે છોકરાઓ હોય ધીમે ધીમે ભરી પરણી, આયા અમદાવાદમાં એવા કેટલા છો, નામ નથી આપતા, પછી છોકરીઓ વયા જાય, છોકરા વયા જાય, ડોસો ને ડોસી બે રીએ, પછી એનું કોઈ સેવા કરે નહીં, છોકરો કોઈ પૂછવા ન આવે, કોઈ પૂછવા ન આવે. અરે ડોહા ને ડોહી પછી બિચારા એમને હડિયું કાઢે ને ટીચાય ને અથડાય ને પીટાય ને, એ પછી ઓલે લોટ બાંધતું હોય, ડોહો કથરો જ પકડી રાખતો હોય, શું કરે, થતું ન હોય કામ, પણ કોણ રાંધી દે, બોલો છે કે નહીં આવા પરિવાર, આવા ડોસા ડોસા, કોઈ પૂછવાનો આવે. વાસ્તવિક વાત છે, નામ નથી આપતો, એમાંથી એકાદો મરી જાય ડોસો કે ડોસી, પછી એકલો રે, આડોશી પાડોશી નિસ્વાર્થ ભાવે સેવા કરે, માનવ સેવા, પ્રભુ સેવા, એમ માનીને એને રોટલો ઘડી દે, માંદે સાજે દવાખાને લઈ જાય, ડોક્ટરને અડધી રાતે તેડી આવે, એના પગ દબાવે, ઉકાળા પાણી કરી આપે, દૂધ પીવડાવે, મોઢામાં ચમચી દઈને મગનું પાણી પીવડાવે, આવી રીતે પોતા મૂકે તાવમાં, બહુ સેવા કરે, ભગવાનની જેમ એની સેવા કરે. હે, પણ હવે એકલો વિધો છે ને, પણ એમાં ખબર પડે કે હવે ડોહો કે ડોસી જવાના થયા છે. છાતી પર હાથ મૂકીને કહું છો, જેટલા સંબંધી છે ને બધા ભેળા થઈ જાય, અને હજી ઓલાનો જીવ ન ગયો ને ત્યાં, આ ફ્રીજ તમારે જ લઈ જવું છે, આ પટારો તમારે જ લઈ જવો છે, આ તિજોરી તમારે જ લઈ જવી છે. બસ એ ખાંડણી દસ્તા માટે બાજે, બાલટી માટે બાજે, રોકડ હોય તો કહી દેજો ઈ આ લેજો, આ ઘરેણું આનું, આ ઘરેણું આનું, આટલા રૂપિયા આના, આટલું હતા, બધું જ પચાવી જ પાડવાનું. ઓલા બિચારા ને કાંઈ સુધબુધ જેવું હોય ન હોય પણ બધું જ, એક એક નાનું ડબલું રહેવા ના દે ને, આ મરવા પીડ્યા હોય અને આનું બધું આળિયા બાળિયા ખોખળિયા બધું જોઈ લે, ગેસનો બાટલો ક્યાં કોને કેમ કરવું બધું જ કરી નાખે. અત્યાર સુધી આવ્યા તો કોઈ? આ વાસ્તવિક છે, આ તમને ક્યાંક તો જાણ્યું હશે ને, આ સમાજ તમે જોવો. આમાં મારે આ કઈ નહીં, હજી શું કેવું છે? એવો કોઈ નીકળે છે કે જે મરવા પડ્યો છે એને પૂછે, તમે જવાના થયા છો? તમારી કઈ ઈચ્છા હોય તો કેજો. કઈ દાન પૂન કરવું, સત્કર્મ કરવું, તમારે કઈ સાંભળવું હોય, કીર્તન સાંભળવું હોય કે ભગવાનની પૂજા કરવી હોય, ઠાકોરજીનો કઈ પૂજન અર્ચન કરાવવું હોય, તમારા મનમાં કઈ હોય, તમારું સારું થાય, એવા કેટલા? હાલો બોલો. એની ચિંતા કરે એવા કેટલા? તમે કેજો કે તમારું કઈ મનમાં રહી ન જાય, આ પૈસો તમારો છે બાપા, તમે તમારા સત્કર્મ કરો, તમારા રૂડા માટે વપરાય જાય, અમે એમાં રાજી છીએ. બોલે ઉલટાના જો ત્યાં સુધીની વાત છે, એક દર્દી હતા ને, એ બહુ કમાણી કરીને બિચારા ભેળું કર્યું હતું અને એ હોસ્પિટલમાં હતા, આપણા ગરીબ ભગત ઓળખીતા, એ અત્યારે રાજકોટમાં છે, એ એને જોવા ગયા હતા, એનો હાથ પકડીને જે ઓલો ડોસો રેડ્યા ને, આપણે એ ભાઈ હતા, એ થોડા આપણે આમ આમ પરિચિત, એટલે એ આવીને એને વાત કરી કે સામે એને મારો હાથ પકડીને જે વડીલ રેડ્યા છે, એ કે હું હાવ જીવી જાઉં એવું છું, હું હાવ જીવી જાઉં એવું છું, મારી પાસે રૂપિયો બહુ છે. તો પછી વાંધો હું છે? વાંધો એ છે, કિડની બદલાવાની છે, પૈસા આપવા તૈયાર છું પણ છોકરા આપતા નથી. છોકરા કે છે, હવે તમારી કિડની બદલાવી જીવીને શું કરવું છે? વયા જાઓ વયા જાઓ. ઓલો માથું મૂકી રડે, હોય કે મારું આમાં કઈ હાલે નહીં, હું શું કરું, પૈસો ખૂબ છે, છોકરા કે છે આપતા જ નથી, કે હવે હું એ બધા ખર્ચા કરીને કરવું છે, બહુ ખાઈ લીધું, બહુ પી લીધું, બહુ ફરી લીધું, જીવીને તમે નડવાના છો ને, વયા જાઓ. અને મરી ગયો ડોસો, ચોથે દિવસે મરી ગયો, નામ નથી આપતો. લ્યો એનો કોઈ વિચાર કરતો નથી, પૈસા વપરાય જાય ને, શા માટે વાપરી નાખો, શું કામ ખર્ચી નાખો, ના વાપરે તો એ જાય, એના માટે ભલા સત્કારમાં નું તો કોણ પૂછે? ત્યારે એ આપણને ઉપદેશ આપે છે. કોણ? ઘનશ્યામ મહારાજ. ધર્મદેવને થોડો જ્વર આવ્યો છે, તાવ આવ્યો છે, હે 11 વર્ષની ઉંમર છે. પિતા ધર્મદેવના ચરણ દબાવે છે. કોણ? ઘનશ્યામ મહારાજ સહજાનંદ સ્વામી ચરણ દબાવે છે અયોધ્યામાં અને પૂછે છે, પિતાજી ભગવાન આપણને શીખવાડે છે, તમે જુઓ બાપુજી. હા, અનંત કોટી બ્રહ્માંડનો બાપ ધર્મદેવને પૂછે છે, પિતાજી આપની કાંઈ ઈચ્છા હોય તો કહેજો. આખી જિંદગી તમે ધર્મ સહિત ભક્તિ કરી છે, કૃષ્ણની સેવા કરી છે, પૂજા કરી છે, પણ કાંઈ ઈચ્છા હોય તો જ બોલજો. ધર્મદેવના કેવા હરખાણા, બેટા ઘનશ્યામ, હા એક ઈચ્છા છે, બોલો બોલો. મારે અર્થ સહિત ભાગવત સાંભળવું છે. બહુ સરસ પિતા, તરત જ સરસ મંડપ રચ્યો, વિધિવત બ્રાહ્મણને બોલાવ્યા, એવા કુળના આચાર્યને જાણનારા બ્રાહ્મણને બોલાવી વિધિવત પૂજન કરી અને બ્રાહ્મણ પાસે 7 દિવસ પિતા ધર્મદેવને વ્યવસ્થિત સાચવી સેવા કરી બેસાડી અને ભાગવત કથાનું શ્રવણ કરાવ્યું અને પછી પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી અને ધર્મદેવને દિવ્ય ગતિ આપી. આ શીખવાડે છે. આમ તમે જોવો કે આ બાકી કોણ પૂછે? એક બિચારા ડોસાના પાસે ખરેખર સોનાની ચાકળી હતી, સાંકળી હોય ને, અત્યારે આપણે ચેઇન બોલીએ છીએ, જૂના જમાના સાંકળી કહેતા સોનાની, તે એ થોડું ઘણું માંડ માંડ કપ ભરાઈ ગયો, માંડ માંડ બોલાય, એટલે બોલે તે માંડ હાંકળે એમ બોલાય, હાંકળે એમ બોલાય, એટલે એને એ હાંકળી દેવ મંદિરમાં દઈ દેવી. એ ઓલા છોકરાને ખબર પડી ગઈ, કોઈ નહીં હોય ને ત્યારે ડોહો બોલ્યા છે કે મારી સાંકળી લાવો તો દેવ મંદિરમાં, મારે રામજી મંદિરમાં કૃષ્ણ હવેલી મારે આપી દેવી છે ઠાકોરજી માટે. એ છોકરા સાંભળી ગયો, એટલે હવે આપે, એટલે પછી કોઈ આવે ને સંબંધીઓ ત્યારે ઓલો ડોહો જોર કરીને બોલે, હા કરી હા કરી. એટલે ઓલા કે ભાઈ આ બેટા આવો ને, આ બાપા કઈક કે છે હાકળી, હાંકળી એને આ એટલો કફ થયો છે, મરવાનું ટાણું થયું છે, તો એને તલ હાંકળી ખાવી છે. એટલે કચરિયું હોય, કચરિયું તમે સમજી જાઓ, તલ સાંકળીમાં ગણાય ન સમજે, કચરિયા આમ સમજે. એટલે તલનું જે બને ને એ તલ સાંકળી, ગામડે આમ તલ સાંકળી કે ગોળમાં ખાલી બને, એટલે એને તલ સાંકળી. હવે આ આ અવસ્થા એ તલ સાંકળી ખવાય તો કે ના ના ન ખવાય, બસ એ જ દુઃખ છે, હું એ ના પાડું છું, તે મીંડ્યા છે હાંકળી હાંકળી. પણ કાંઈ વાપર્યું, એક ડોસો મરવા પડેલો, તેને છોકરાને કે દીકરા આવો આવો, હવે હું જવાનો થયો, મારો પૈસો ઘણો છે, તમે એમ કરજો, મારી બીજી તો કાંઈ ઈચ્છા નથી. પણ એક એક ડબ્બો ઘીનો રામજી મંદિરે દેવ ઠાકર દ્વારે આપજો મને, એટલું બસ બસ બસ બસ બસ, એક ડબ્બો ઘીનો આપજો, એક ઘીનો ડબ્બો ડબ્બો. શેર પાશેર બોલ્યા તો ઠીક, શરમ છે ગઈ, એક ડબ્બો ઘીનો કેટલા પૈસા થાય? એટલે બાપુ બીજા ઢીલો પડી ગયો. સારું કાંઈ વાંધો, એક ડબ્બો તેલનો આપજો, તેલનો તેલનો ડબ્બો, એક ડબ્બો. હા, 12 મહિના નીકળી જાય છે આપણે, એક ડબ્બો ઠાકોર દ્વારા દઈ દો. અરે સારું કાંઈ વાંધો નહીં, એક ડબ્બો એરંડિયાનો આપજો, એરંડિયું એરંડિયાનો એક ડબ્બો. હા, કેટલો મોંઘો? એક કાંઈ વાંધો નહીં, રોજ મારા નિમિત્તે ઠાકર દ્વારે એક ઘડો પાણી ભરીને મૂકજો, ઠાકોર એમાંથી પાણી પીશે ને તોય મારા આત્માને ગતિ થશે, એટલું તો મારા દીકરાઓ કરો, રોજ એક ઘડો પાણી ઠાકર મંદિરે મૂકજો, રોજ પાણી મૂકવા જવાનું રોજ. આ સ્વાર્થી દુનિયાની વાત કરું છું તમને, હો, રોજ રોજ પાણી મૂકવાનું. આ વહુવારો ને ઘરના કામ ઓછા છે, આ ચાર ચાર પાંચ પાંચ ભેંસવીના વાસીદા કરવા, તે પોદળા ઉહડવાના બાપાનું કામ નથી થતું, એટલે પોદળા ઉહડે. અને ઓલે ન્યા રોજ મોસમ હોય, વાડિયા જવાનું હોય ત્યારે રોજ કોણ ઠાકર દ્વારા રોજ ઘડો પાણી મૂકવા જવા? ડો કે એ નહીં કરો, ના એ ન થાય, બીજું કે થાય એવું કયો? સારું લ્યો હું વયો જાઉં ને, તમે હવે કાંઈ નહીં કરો, ટાઢે પાણી નાઈ નાખજો, એટલું કહીને બાપુ મરી ગયો. ત્યારથી કહેવાનું છે કે કોઈ મરી જાય, એનો શોક હોય, એનું સૂતકનું નાવું હોય, તો કોઈ દી ગરમ પાણી ના નવાય, ટાઢે પાણી જ નવાય. તે દીથી રીત પડી ગઈ, આ ટાઢે પાણી જ ના એવો સંસાર છે, આ કાંઈ કરી દે એમ નથી, આવી દુનિયા છે ભાઈ, આવા છે કાંઈ ના થાય. કેવા છે એ તો વાત મૂકી દો. બાપો મરવા પડ્યો તો, અને હમણાં મર્યો મર્યો જ સમજો ને, સમજો ગયો ગયો સમજો એમ શું, હા હા ગયો ગયો એમ જ સમજો. તે એના ચાર છોકરા બાજુમાં બેઠા હતા.